શ્રીમદ દેવી ભાગવત સ્કંદ છઠ્ઠો અધ્યાય 4-5 ઋતાસુરનું તપ તથા વરદાન પ્રાપ્તિ. ઋત દ્વારા દેવતાઓ પર વિજય અને ઋતને મારવાની યોજના. વ્યાસજી કહે છે, રાજન, ઋતાસુર તેનું કાર્ય સિદ્ધ કરવા માટે એકાગ્ર ચિત્તથી તપ કરી રહ્યો હતો. તેના તપમાં વિઘ્ન નાખવા ગયેલા દેવતાઓ નિરાશ થઈને પાછા ગયા. તપસ્યા કરતા 100 વર્ષ પૂરા થયા ત્યારે લોકપિતામાં બ્રહ્માજી હંસ પર બેસીને ત્યાં પધાર્યા. તેમણે ઋતાસુરને કહ્યું, ધૃષ્ટાનંદન, શાંત થા, હવે ધ્યાન કરવાની આવશ્યકતા નથી. વરદાન માંગ, હું તારો મનોરથ પૂર્ણ કરવા તૈયાર છું. ઉગ્ર તપ કરવાથી તું બહુ જ દુર્બળ થઈ ગયો છે. તારા તપથી હું ખૂબ પ્રસન્ન છું. તારું કલ્યાણ થાવ, તારી ઈચ્છા હોય તે વરદાન માગી લે. વ્યાસજી કહે છે, બ્રહ્માજી જગતના એકમાત્ર કર્તા છે. વૃતાસુરની સામે તેમણે અમૃત જેવી મધુર વાણીમાં આ પ્રમાણે કહ્યું. તે સાંભળીને વૃતાસુરનું ધ્યાન છૂટ્યું. બ્રહ્માજીની સામે ઉભો થઈ ગયો. તેની આંખોમાં હર્ષના આંસુ છલકાતા હતા. તેણે નમ્રતાપૂર્વક બંને હાથ જોડીને મસ્તક નમાવીને બ્રહ્માજીના ચરણોમાં પ્રણામ કર્યા. નમ્રતાથી તેનું માથું નીચે ઝૂકેલું હતું. પછી તપથી પ્રસન્ન થયેલા બ્રહ્માજીને ગદગદ વાણીથી કહેવા લાગ્યો, પ્રભુ, આજે આપના અત્યંત દુર્લભ દર્શનથી મને બધા જ દેવતાઓનું પદ પ્રાપ્ત થઈ ગયું. પરંતુ હે નાથ, મારા મનમાં એક મોટી અભિલાષા છે. હે કમળ પર બેઠેલા બ્રહ્માજી, મારી તે ઈચ્છા આપની સામે વ્યક્ત કરું છું. જો કે આપ અંતર્યામી છો, મારા બધા ભાવોને જાણો છો. ભગવાન, હું એવું ઈચ્છું છું કે લોઢાથી, લાકડાથી કે બીજા શસ્ત્રોથી મારું મૃત્યુ ન થાય. યુદ્ધમાં મારું પરાક્રમ ક્રમશઃ વધતું રહે, જેથી પરમ બળવાન દેવતાઓ મને યુદ્ધમાં જીતી ન શકે. વ્યાસજી કહે છે, વૃતની આ પ્રકારની પ્રાર્થના સાંભળીને બ્રહ્માજી કહેવા લાગ્યા, વત્સ, ઉભો થા, તારું કલ્યાણ થાવ. મારું વરદાન છે કે તારી અભિલાષા પૂર્ણ થશે. લોઢાના લાકડાના અસ્ત્રશસ્ત્રથી તથા કોઈ કઠોર પદાર્થથી તારું મૃત્યુ નહીં થાય. આ વરદાનને તું સત્ય માનજે. વૃતાસુરને વરદાન આપીને બ્રહ્માજી તેમના લોકમાં પધારી ગયા. વરદાન મળવાથી વૃતાસુરના હર્ષની સીમા ન રહી. તે પોતાને ઘેર આવ્યો. તેણે ઘેર આવીને બ્રહ્માજી દ્વારા મળેલા વરદાનની વાત તેના પિતાને કહી. વરદાનથી યુક્ત પુત્રને જોઈને ત્વષ્ટા અત્યંત રાજી થયા. તેમણે કહ્યું, મહાભાગ, તારું કલ્યાણ થાવ. હવે તું મારા શત્રુ અને મહાપાપી ઇન્દ્રને હરાવ. તેણે મારા પુત્ર ત્રિશિરાનો વધ કર્યો છે. તું જા અને તેના પ્રાણ હરી લે. ત્યાર પછી ઇન્દ્રનું સ્થાન, સ્વર્ગનું રાજ્ય પણ તારા હાથમાં રહેવું જોઈએ. બેટા, પુત્ર વધથી ઉત્પન્ન થયેલા મારા દુઃખને દૂર કરવા તું તૈયાર થઈ જા. પુત્રનું કર્તવ્ય છે કે પિતા જીવતા હોય ત્યારે તેમની આજ્ઞાનું પાલન કરે. મૃત્યુ પછી મોટી સંખ્યામાં બ્રાહ્મણોને ભોજન કરાવે અને ગયા શ્રાદ્ધ પિંડદાન કરે. આ ત્રણેય કર્મોથી પુત્રનું પુત્રપણું સાર્થક થયું ગણાય. જીવતો વાક્ય કરણાત ક્ષયા હે ભૂરી ભોજનાત ગયામ પિંડદાનસ્વ ત્રિભી પુત્રસ્ય પુત્રતા. તેથી હે પુત્ર, મારો અપાર શોક દૂર કરવો તે તારું પરમ કર્તવ્ય છે. કારણ કે મારા મનમાંથી ત્રિશિરાના મૃત્યુનું દુઃખ વિસરાતું નથી. તે ખૂબ જ સુશીલ, સત્યવાદી, તપસ્વી અને વેદોનો પારંગત વિદ્વાન હતો. તે બિચારા નિરપરાધી પુત્રને પાપ બુદ્ધિવાળા ઇન્દ્રે મારી નાખ્યો. વ્યાસજી કહે છે, રાજન, ત્વષ્ટાની વાત સાંભળીને અત્યંત દુર્જય વૃતાસુર રથ પર બેસીને યુદ્ધની નોબતો વગાડી શંખ ધ્વનિ કરી અને તુરંત નીકળી પડ્યો. તે સેવકોને કહી રહ્યો હતો, હું ઇન્દ્રને મારીને સ્વર્ગનું અકંટક રાજ્ય ભોગવીશ. આવી ઘોષણા કરીને તે આગળ વધ્યું. સૈનિકો તેની આજુબાજુમાં ઘેરીને ચાલતા હતા. તેણે અમરાવતીને ધ્રુજવી નાખે તેવી ભયંકર ગર્જના કરી. રાજન, હૃતાસુર આવી રહ્યો છે તે જાણીને ઇન્દ્રે પણ તુરત સેના તૈયાર કરી. તેણે તમામ લોકપાલોને બોલાવી અને યુદ્ધ કરવાની આજ્ઞા આપી. તેણે ગૃદ્ધ વ્યૂહની રચના કરી. તેની મધ્યમાં ઊભો રહ્યો શત્રુ સેનાને કચડી નાખવાની શક્તિ ધરાવતો ઋતાસુર તરત ત્યાં આવી પહોંચ્યો. ત્યાર પછી દેવતાઓ અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થયું. યુદ્ધમાં ઇન્દ્ર અને ઋતાસુર બંને વિજયની આશાથી એકબીજા પર આયુધો ફેંકતા હતા. ઋતાસુરે એકદમ ક્રોધિત થઈ તેણે ઇન્દ્રને પકડ્યો અને વસ્ત્રો આભૂષણો રહિત કરીને તેને પોતાના મોઢામાં મૂકી દીધો અને પોતે દેવતાઓ સાથે લડતો રહ્યો. મહારાજ ઇન્દ્રને ગળી જવાથી ઋતાસુરના હર્ષની સીમા ન રહી. દેવતાઓને અપાર આશ્ચર્ય અને દુઃખ થયું. હાય, ઇન્દ્ર માર્યા ગયા. આ રીતે વિલાપ કરીને બધા દેવતાઓ બૂમો પાડી ઉઠ્યા. દેવરાજ મોઢામાં ચાલ્યા ગયા તે જાણીને બધા દેવતાઓ અત્યંત વ્યાકુળ થઈ નમ્રતાપૂર્વક પ્રણામ કરીને બૃહસ્પતિજીને કહેવા લાગ્યા. બ્રાહ્મણ શ્રેષ્ઠ, આપ અમારા પરમ ગુરુ છો, અમારે હવે શું કરવું જોઈએ અમને કહો. અમે બધા દેવતાઓ ઇન્દ્રની રક્ષા કરી રહ્યા હતા, છતાં વૃતાસુર ઇન્દ્રને ગળી ગયો. ઇન્દ્ર વિના અમારું પરાક્રમ સમાપ્ત થઈ ગયું છે, અમે હવે શું કરી શકીએ. હે ગુરુદેવ, આપ ઇન્દ્રને છોડાવવા માટે તરત જ કોઈ અનુષ્ઠાન કરો. બૃહસ્પતિજીએ કહ્યું, દેવતાઓ શું થઈ શકે, ઋતાસુર પ્રબળ શત્રુ છે, તેણે ઇન્દ્રને મોઢામાં મૂકી દીધો છે, પરંતુ તે જીવતા છે, ચિંતા ન કરો. વ્યાસજી કહે છે, રાજન, દેવરાજની આ દશા જોઈને દેવતાઓ ગભરાઈ ગયા. પછી પરસ્પર વિચાર કરીને ઇન્દ્રને છોડાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. તેમણે બૃહસ્પતિજીની સંમતિથી શત્રુનો સંહાર કરનારી અતિશય બળવાન જુંબા એટલે બગાસુનું સર્જન કર્યું. તેનાથી વૃતાસુરને બગાસુ આવ્યું અને તેનું મોઢું ખુલી ગયું. થોડા સમય સુધી મોઢું પહોળું જ રહ્યું ત્યારે ઇન્દ્ર તેના મુખમાંથી બહાર નીકળી ગયા. આ જગતમાં જુંભાઈની ઉત્પત્તિ ત્યારથી થઈ છે. દેવરાજ બહાર આવ્યા તે જોઈને બધા દેવતાઓ પ્રસન્ન થઈ ગયા. ત્યાર પછી ફરી યુદ્ધ શરૂ થયું. દેવતાઓ અને દાનવોનું આ ભીષણ યુદ્ધ 10,000 વર્ષો સુધી ચાલ્યું. સંસારના લોકો ત્રાસી ગયા. અભિમાની વૃતાસુરની શક્તિ વરદાનને કારણે અતિશય વધી ગઈ ત્યારે તેના તેજથી ઇન્દ્ર પરાસ્ત થઈ ગયો. યુદ્ધમાં હારી જવાથી તેને ખૂબ દુઃખ થયું. ઇન્દ્રના પરાજયથી દેવતાઓ પણ અતિશય દુઃખી થઈ ગયા. ઇન્દ્ર સહિત બધા દેવતાઓ યુદ્ધભૂમિમાંથી ભાગી ગયા. વૃતાસુરે સ્વર્ગની ગાદી પર પોતાનો અધિકાર કરી લીધો. સ્વર્ગના બધા જ બગીચા, એરાવત, હાથી, ઉચ્ચસ્વા, ઘોડો, કામધેનુ, ગાય, પારિજાત, વૃક્ષ, સ્વર્ગની અપ્સરાઓ, દેવતાઓના વિમાનો અને રત્નો ઉપર તેણે પોતાનો અધિકાર જમાવી લીધો. પદભ્રષ્ટ થયેલા દેવતાઓ પર્વતોની ગુફાઓમાં કષ્ટપ્રદ જીવન વ્યતીત કરવા લાગ્યા. તેમનો યજ્ઞ ભાગ પણ બંધ થઈ ગયો. રાજન, એકવાર ઇન્દ્ર સહિત બધા દેવતાઓ કૈલાસ પર્વત પર ભગવાન શંકરજી પાસે ગયા. પ્રણામ કરીને હાથ જોડીને અત્યંત નમ્રતા સાથે કહેવા લાગ્યા, દેવાધિદેવ મહાદેવ, કૃપાના સાગર મહેશ્વર, અમે વૃતાસુરથી હારી ગયા છીએ. અમે અત્યંત ભયભીત છીએ, આપ અમારી રક્ષા કરો. કલ્યાણદાતા ભગવાન શંભુ, તે બળવાન દાનવે અમારા રહેવાના મકાન પણ છીનવી લીધા છે, તેથી અમારે હવે શું કરવું તે જણાવવાની કૃપા કરો. મહેશ્વર, અમે બધા સ્થાન ભ્રષ્ટ દેવતાઓ ક્યાં જઈએ? પ્રભુ, અમારા દુઃખોનો પાર નથી, આપ વૃતાસુરના ત્રાસમાંથી અમારા ઉદ્ધારનો ઉપાય બતાવો. પ્રાણીઓ પર શાસન કરવા વાળા કૃપાના સાગર ભગવાન, અમે અત્યંત દુઃખી છીએ. વરદાનના પ્રભાવથી વૃતાસુર અતિશય અભિમાની થઈ ગયો છે, આપ તેને મારીને અમારી સહાયતા કરો. ભગવાન શિવજીએ કહ્યું, બ્રહ્માજીની આગેવાની નીચે આપણે બધા દેવતાઓ ભગવાન શ્રી હરિ પાસે જઈએ અને વૃતાસુરનો વધ કઈ રીતે થશે તે તેમને પૂછીએ, કારણ કે તે જનાર્દન ભગવાન વાસુદેવ સર્વસમર્થ કૂટનીતિ ભેદનીતિના જાણકાર બળવાન અત્યંત બુદ્ધિમાન શરણ આપવામાં ઉદાર અને કૃપાના સાગર છે. તે શ્રી હરિની શરણમાં ગયા વિના કાર્ય સિદ્ધ થશે નહીં, તેથી શ્રી હરિ પાસે જવું ખૂબ જરૂરી છે. વ્યાસજી કહે છે, રાજા આવો વિચાર કરીને બ્રહ્માજી શંકરજી ઇન્દ્ર વગેરે બધા દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે જવા રવાના થયા, કારણ કે ભક્તો પર અનુગ્રહ કરનાર તે બધા દેવોનું શરણ એટલે કે રક્ષણ સ્થાન છે. ત્યાં જઈને દેવતાઓએ પુરુષ સૂક્તથી ભગવાન વિષ્ણુની સ્તુતિ કરી. રમાપતિ ભગવાન શ્રી હરિ તેમની સામે પ્રગટ થયા. તેમણે બધા દેવતાઓનું યથાયોગ્ય સન્માન કર્યું અને પૂછ્યું, માનનીય દેવતાઓ, તમે બધા એક એક લોકના અધિષ્ઠાતા છો, બ્રહ્મા અને શંકરજીને લઈને અહીં કેમ આવ્યા છો, કારણ જણાવો. વ્યાસજી કહે છે, લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુના વચન સાંભળીને દેવતાઓ કંઈ પણ જવાબ આપી ન શક્યા, બધા જ હાથ જોડીને ઊભા રહ્યા. ભગવાન વિષ્ણુએ કહ્યું, તમે લોકો મૌન કેમ છો, જણાવો. તમારું શુભ અશુભ જે પણ કાર્ય હશે તે પૂરું કરવા પ્રયત્ન કરીશ. દેવતા બોલ્યા, પ્રભુ, ત્રણેય લોકમાં એવી કઈ વાત છે જેને આપ જાણતા નથી? આપ સર્વજ્ઞ હોવા છતાં અમને વારંવાર શું પૂછો છો? ભગવાન વિષ્ણુએ કહ્યું, શ્રેષ્ઠ દેવતાઓ, તમારે ગભરાવું ન જોઈએ. મને એક સર્વસંમત ઉપાય સૂજે છે. વૃતાસુરને મારવા માટે તે ઉપાય હું તમને બતાવું છું. તમારે બળ બુદ્ધિ અર્થ ધન અથવા કપટ જે કોઈ ઉપાયથી તમારું હિત થતું હોય તે ઉપાય કરવો જોઈએ. તત્વદ્રષ્ટા પુરુષોનું કહેવું છે કે સામ દામ વગેરે ચાર ઉપાયોમાંથી કેટલાક ઉપાય મિત્રો માટે છે અને કેટલાક શત્રુઓ માટે છે. આ દૈત્ય તપ કરીને બ્રહ્માની આરાધના કરી છે અને બ્રહ્મા તેને વરદાન આપી ચૂક્યા છે. વરદાનના પ્રભાવથી તે દુર્જય જીતવો મુશ્કેલ એવો થઈ ગયો છે. ત્રષ્ટાએ ઉત્પન્ન કરેલા દૈત્યને જીતવા કોઈ સમર્થ નથી. બળમાં ચડિયાતો થઈ જવાથી તેણે શત્રુની રાજધાની પર અધિકાર પ્રાપ્ત કરવાની યોગ્યતા મેળવી લીધી છે. દેવતાઓ, આ વૃતાસુર અજેય શત્રુ છે, સામ નીતિનો પ્રયોગ કર્યા વિના સફળતા મળશે નહીં. પહેલા તેને પ્રલોભન દ્વારા વશમાં કરો, પછી મોકો આવીએ તેને મારી નાખો. તેથી ગંધર્વો, તમે બધા તે પરાક્રમી વૃતાસુર પાસે જાઓ અને સામ નીતિનો આશ્રય લો. હું ઇન્દ્રને અવશ્ય મદદ કરીશ. તે માટે હું ગુપ્ત રૂપે તેના વજ્રમાં પ્રવેશ કરી જાઉં છું. દેવતાઓ, હવે તમારે સમયની પ્રતીક્ષા કરવી રહી, પરંતુ એ નક્કી છે કે દૈત્ય તેનું આયુષ્ય પૂરું થઈ જ મરશે. તે સિવાય આ કાર્યમાં સફળતા મળવી સંભવ નથી. ગંધર્વ, તમે વૃતાસુર પાસે જાઓ, તેની સાથે ચર્ચા કરીને ઇન્દ્ર સાથે તેની મિત્રતા કરાવી દો. તે સિવાય આ કાર્ય સંભવ નથી. હું પોતે વામન રૂપ ધારણ કરીને બલિને પદભ્રષ્ટ કરી ચૂક્યો છું. એકવાર મેં મોહિની રૂપ લીધું હતું, તેનાથી બધા દૈત્યોને ઠગ્યા હતા. તેથી તમારા હિતનો વિચાર કરીને તમે લોકો મંગળમય ભગવતી મહામાયા પાસે જાઓ. દેવતાઓ, તેમની શરણમાં જઈને ભક્તિ ભાવથી તેમની સ્તુતિ કરો, તેથી દેવી અવશ્ય તમારી સહાયતા કરશે. પરમ પ્રકૃતિ રૂપી સાત્વિકી દેવીને હું નિરંતર પ્રણામ કરું છું. તેમની કૃપાથી સિદ્ધિ અને કામનાઓ ઈચ્છા પૂરી થઈ જશે. દુરાચારી લોકો માટે તેમના દર્શન દુર્લભ છે. તેમની આરાધના કરવાથી ઇન્દ્ર એકલા જ યુદ્ધમાં શત્રુને મારી શકશે, કારણ કે મોહિની રૂપ ભગવતી યોગ માયાના પ્રભાવથી ઋતાસુર મોહિત થઈ જશે અને ત્યારે તેને સહેલાઈથી મારી શકાશે. પરંતુ આ બધું ત્યારે જ શક્ય છે જ્યારે ભગવતી જગદંબા પ્રસન્ન થાય, એ સિવાય કોઈના મનોરથ પૂરા નહીં થાય. ભગવતી જગદંબા બધા જ કારણોના પણ કારણ છે. તેથી હે દેવતાઓ, તમે શત્રુનો સંહાર કરવા માટે અત્યંત આદર સાથે તે વિશ્વ જનેતાની સાત્વિક ભાવથી ઉપાસના કરો. પૂર્વકાળની વાત છે, મારે પણ મધુ અને કૈટબ સાથે ભયંકર યુદ્ધ કરવું પડ્યું હતું. 5000 વર્ષો સુધી યુદ્ધ ચાલ્યું ત્યારે તે મરાયા. તે સમયે મેં ભગવતી જગદંબાની સ્તુતિ કરી અને તેમણે પ્રસન્ન થઈ મધુ અને કૈટબને મોહિત કર્યા, ત્યારે હું તેમને મારી શક્યો. ભગવતીની માયામાં ફસાયેલા તે વિશાળ ભુજાઓવાળા મધુ કૈટબ અત્યંત મદ ગર્વિત હતા. દેવતાઓ, તમે પણ તે જ પ્રમાણે ભક્તિપૂર્વક પ્રકૃતિ દેવીની ઉપાસના કરો, તમારું કાર્ય તે અવશ્ય સફળ કરશે. આ પ્રમાણે પરમ પ્રભુ ભગવાન વિષ્ણુએ દેવતાઓ સમક્ષ પોતાનો વિચાર પ્રગટ કર્યો. ત્યારે દેવતાઓ સુમેરુગીરીના શિખર પર ગયા. શિખર પર પારિજાતના વૃક્ષો શોભાયમાન હતા. ત્યાં એકાંત સ્થળે બેસીને દેવતાઓએ જપ તપ અને ધ્યાન શરૂ કર્યું, જે સંસારની ઉત્પત્તિ અને સંહારનું કારણ છે. સ્વાભાવિક રીતે જ ભક્તોની અભિલાષા પૂરી કરે છે તથા જેમની સેવા કરવાથી સાંસારિક ક્લેશ દૂર થઈ જાય છે તે ભગવતી જગદંબાની દેવતાઓ સ્તુતિ કરવા લાગી. દેવતાઓ બોલ્યા, દેવી પ્રસન્ન થાઓ અને અમારી રક્ષા કરો. ઋતાસુર દ્વારા અમે અત્યંત દુઃખી છીએ. તેણે અમને યુદ્ધમાં બહુ દુઃખી કર્યા છે. શરણાગતના દુઃખો દૂર કરવાવાળા દેવી, આપ પરમાર્થ રૂપ છો. દેવતાઓના આપ નિત્ય આશ્રય સ્થાન છો. આપ અખિલ વિશ્વની જનેતા છો. અત્યારે પ્રબળ શત્રુએ અમારા પર આક્રમણ કર્યું છે. તે સ્થિતિમાં પુત્રોની જેમ આપ અમારી રક્ષા કરો. ત્રિભુવનમાં એવી કોઈ વાત નથી જે આપ જાણતા નથી. પછી અસુરો દ્વારા અમે દુઃખી દેવતાઓની ઉપેક્ષા કેમ કરી રહ્યા છો? આ ચરાચર જગતનું સર્જન આપના દ્વારા થાય છે. દેવી, તમે કરુણાના સાગર છો. પુત્ર ખરેખર અપરાધી હોય તો પણ તેને કષ્ટ થતું હોય ત્યારે માનું કર્તવ્ય છે કે તેને બચાવી લે. આ નિયમ આપે જ બનાવ્યો છે. અમે તો કોઈ અપરાધ પણ કર્યો નથી અને અમે આપની શરણમાં આવ્યા છીએ, છતાં અમારી રક્ષા કેમ કરતા નથી? કરુણા કરનાર દેવી, તમે અમારા પર દયા કેમ નથી કરતા? જનની પૂર્વકાળની વાત છે. એક અત્યંત પરાક્રમી દૈત્ય હતો. પાડાનું રૂપ ધારણ કરીને તે લડવા આવ્યો હતો. બધા જ પ્રાણીઓ તેનાથી ભયભીત હતા. અમારા હિત માટે તમે તેનો સંહાર કર્યો હતો તો પછી અમારા માટે ભયરૂપ આ વૃતાસુરનો વધ કેમ કરતા નથી? મહિષાસુર જેવો જ શુંભ પણ અત્યંત બળવાન હતો. તેના ભાઈ નિશુંભમાં પણ એવી જ શક્તિ હતી. તે બંને ભાઈ તથા તેના અનેક અનુચરોને આપે મોતને ઘાટ ઉતાર્યા. જે રીતે તમે આ બધાએ દૈત્યનો વધ કર્યો તે જ રીતે આ દુરાચારી ઋતાસુરને પણ આપ પરાસ્ત કરો. આ પ્રતાપી દૈત્ય અભિમાનમાં ચકચૂર રહે છે, તેને મોહિત કરો જેથી તે દૈત્યોની જેમ યુદ્ધમાં સામનો ન કરી શકે. માં, અમે બધા દેવતાઓ ઋતાસુરથી ખૂબ દુઃખી છીએ. અમને અપાર કષ્ટ થઈ રહ્યું છે. અમે અત્યંત ભયભીત છીએ. હવે તમે અમારી રક્ષા કરો. તમારા સિવાય ત્રણે લોકમાં દેવતાઓનું દુઃખ દૂર કરનાર અને પોતાની શક્તિથી અનેક પ્રકારના સંતાપને શાંત કરવામાં સફળ થાય એવું કોઈ નથી. જગદંબા, આવી સ્થિતિમાં અમે આપની પૂજા પણ કઈ રીતે કરીએ? કારણ કે પૂજાની સામગ્રી જેવી કે ફૂલ પાન વગેરે આપે જ ઉત્પન્ન કર્યા છે. મંત્રોમાં અમે મંત્રો બોલનારાઓમાં તથા સમસ્ત પદાર્થોમાં શક્તિ રૂપે આપ બિરાજેલા છો. તેથી હે ભગવાન, અમે માત્ર આપના ચરણોમાં મસ્તક ઝુકાવવાનો અમારો અધિકાર સમજીએ છીએ. તે મનુષ્ય અવશ્ય ધન્યવાદને પાત્ર છે જેમની આપના ચરણોમાં અનન્ય ભક્તિ છે. કામ ક્રોધાદિ વિકારોથી અલિપ્ત રહેનારા યોગીઓ પણ મુક્તિની ઈચ્છાથી નિરંતર જે ચરણોનું ચિંતન કરે છે તે આપના ચરણ સંસાર રૂપી સમુદ્રને તરવા માટે મજબૂત નૌકા છે. ચારે વેદોને જાણનારા, યજ્ઞ કરાવનારા બ્રાહ્મણો છે તે પણ ધન્યવાદના અધિકારી છે, કારણ કે હોમ કરતી વખતે તેઓ દ્વારા સતત આપનું સ્મરણ થયા કરે છે. દેવતાઓને પ્રસન્ન કરવા માટે સ્વધા, દેવતાઓને પ્રસન્ન કરવા માટે સ્વાહા અને પિતૃઓને સંતુષ્ટ કરવા માટે સ્વધા શબ્દનું ઉચ્ચારણ થાય છે. તે આપના જ નામ છે. મેઘા, કાંતિ, શાંતિ તથા મનુષ્યના મહાન મનોરથને પૂરા કરનારી બુદ્ધિ પણ આપ જ છો. ત્રણેય લોકનો સંપૂર્ણ વૈભવ એકમાત્ર આપનો છે. આપના ભક્તો પર કૃપા કરીને આપ તેમને હંમેશા શક્તિશાળી બનાવો છો. વ્યાસજી કહે છે, રાજ, આ પ્રમાણે દેવતાઓ દ્વારા સ્તુતિ કરવાથી ભગવતી જગદંબા સુંદર રૂપ ધારણ કરીને પ્રગટ થયા. તેમણે નાજુક અંગ પર વિવિધ આભૂષણો પહેર્યા હતા. પાસ, અંકુશ અને અભય મુદ્રાથી તેમની ચાર ભુજાઓ શોભી રહી હતી. કંકણોનો મધુર સ્વર રણકતો હતો. રેશમી સૂત્રથી બાંધેલા કમરનો ભાગ સુંદર લાગતો હતો. કોયલ જેવું મધુર તેઓ બોલતા હતા. તેમના પગમાં ઘૂંઘરું વાગતા હતા. અર્ધચંદ્રયુક્ત રત્નોના મુગટથી તેઓ શોભતા હતા. કમળ જેવા તેમના મુખ પર મંદ હાસ્ય છલકાતું હતું. ત્રણ નેત્રોની અપાર શોભા હતી. તેમના બધા અંગો પારિજાતના ફૂલોથી ઢંકાયેલા હતા. તેમણે લાલ રંગના વસ્ત્ર પહેર્યા હતા. શરીર પર લાલ ચંદનનો લેપ કર્યો હતો. દયાની સમુદ્ર તે દેવી પ્રસન્ન થઈ હસી રહ્યા હતા. બધા શૃંગાર તેમના શ્રી વિગ્રહને સુશોભિત કરી રહ્યા હતા. સંપૂર્ણ દ્વૈત ભાવને પ્રગટ કરવાવાળા તે પરાશક્તિથી કશું પણ જાણ નથી. બધાને ઉત્પન્ન કરનારા તે દેવી અખિલ જગતની અધિષ્ઠાત્રી છે. વેદો તેમને સિદ્ધ કરીને સાર્થક થાય છે. તેમનો વિગ્રહ સચ્ચિત આનંદ સ્વરૂપ છે. દેવતાઓ સામે ઉભેલા ભગવતીના દર્શન કરીને પ્રણામ કરવા લાગ્યા ત્યારે જગદંબાએ દેવતાઓને કહ્યું, મને જણાવો તમારી સામે કયું મુશ્કેલ કાર્ય ઉપસ્થિત થયું છે. દેવતા બોલ્યા, દેવી, દેવતાઓને અતિશય દુઃખ આપનારા પ્રબળ શત્રુ ઋતાસુરને મોહિત કરવાની વ્યવસ્થા કરો. તેની બુદ્ધિ પર એવું આવરણ નાખી દો કે તે દેવતાઓ પર વિશ્વાસ કરવા લાગે. એ ઉપરાંત આપ અમારા શસ્ત્રોમાં એવી શક્તિ મૂકો જેથી તે શત્રુ મરી શકે. વ્યાસજી કહે છે, રાજન, બહુ સરસ એવું જ થશે એમ કહીને ભગવતી જગદંબા ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. બધા દેવતાઓ પણ પ્રસન્નતાપૂર્વક પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. અધ્યાય 4-5 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.